श्री पद्म पुराण सृष्टि खंड अध्याय विष्म भीम द्वादशी व्रत नु विधान। भीष्म जी ए कह्यु, हे विप्रवर, भगवान शंकरे वैष्णव धर्मनो उपदेश कर्यो छे, तेमनु वर्णन करो केवा छे अने तेमनु फल शू छे। पुलत्स्य जी बोलिया, हे राजन, प्राचीन रथंतर कल्पनी वात छे। पिनाकधारी भगवान शंकर मंदराचल पर बिराजमान हता। ते समय महात्मा ब्रह्माजीए स्वयं तेमनी पासे जईने पूछ्यु, हे परमेश्वर, अल्प तपस्याथी मनुष्य ने मोक्ष प्राप्ति कई रीते थई शके छे। ब्रह्माजीना प्रकारना प्रश्न करवाथी जगतनी उत्पत्ति अने वृद्धि करनारा विश्वात्मा उमापति शिव मन ने प्रिय लागे तेवा वचन बोलिया। महादेवजीए कह्यु, एक वार द्वारकानी सभा में अमित तेजस्वी भगवान श्रीकृष्ण वृष्णिवंशी पुरुषों विद्वानों कौरवों ने देव गंधर्वों की साथे बैठा था। धर्म संबंधी पुराण कथाओं थई रही थी। एज समय भीमसेने भगवान ने परम पदनी प्राप्ति विषे पूछू। तेमनो प्रश्न सांभळीने भगवान ने भगवान श्री वासुदेवे कह्यु, भीम, हूँ तमने एक पाप विनाशीनी तिथिनो परिचय आपू छू। ते दिवसे नीचेनी विधिथी उपवास करवो, नीचेनी विधिथी उपवास करीने तमे श्री विष्णुना परम धाम ने प्राप्त करो। जे दिवसे माघ मासनी दसमी तिथि आवे ते दिवसे पूरा शरीरे घी लगाड़ी तल मिश्रित जड़थी स्नान करवू तथा ओम नमो नारायणाय आ मंत्रथी भगवान श्री विष्णुनु पूजन करूँ। कृष्णाय नमः कहीने बन्ने चरणोनी अने सर्वात्मने नमः कहीने मस्तकनी पूजा करवी। वैकुंठाय नमः आ मंत्रथी कंठनी अने श्री वत्स धारिणे नमः थी हृदयनी अर्चा करी पछी शंखीने नमः चक्रिणे नमः गदिने नमः वरदाय नमः तथा सर्वम नारायण बधु नारायण ज छे आम कहीने आवाहन वगैरेना क्रम थी भगवाननी पूजा करवी। ए पछी दामोदराय नमः कहीने उदरनी पंचजनाय नमः आ मंत्रथी कमरनी सौभाग्यनाथाय नमः थी बन्ने साथळोनी भूतधारिणे नमः थी बन्ने घूटियो घूटणोनी नीलाय नमः आ मंत्रथी पिंडियोनी એટલે કે ઘૂંટણથી નીચેનો ભાગ અને વિશ્વસૃજે નમઃ થી ફરી બંને ચરણોની પૂજા કરવી। ત્યાર પછી દેવ્યે નમઃ શાંતિએ નમઃ લક્ષ્મીએ નમઃ શ્રીએ નમઃ તૃષ્ટયે નમઃ પુષ્ટયે નમઃ યુષ્ટયે નમઃ આ મંત્રોથી ભગવતી લક્ષ્મીની પૂજા કરવી। આ પછી વાયુ વેગાય નમઃ પક્ષિણે નમઃ વિશ્વપ્રથમ પ્રમથનાય નમઃ વિહંગનાથાય નમઃ આ મંત્રો દ્વારા ગરુડની પૂજા કરવી જોઈએ। આજ પ્રમાણે ગંધ પુષ્પ ધૂપ તથા વિવિધ પ્રકારના પકવાનો દ્વારા શ્રીકૃષ્ણની મહાદેવજીની તથા ગણેશજીની પણ પૂજા કરવી। પછી ગાયના દૂધની બનાવેલી ખીર લઈને ઘી સાથે મૌનપૂર્વક ભોજન કરવું। ભોજન પછી વિદ્વાન પુરુષે 100 ડગલા ચાલીને વડ અથવા ખેરનું દાંતણ લઈને દાંત સાફ કરવા પછી મોઢું ધોઈને આચમન કરવું। સૂર્યાસ્ત થયા પછી ઉત્તરાભિમુખ બેસીને સાયમ સંધ્યા કરવી। તેના અંતમાં એવું કહેવું, ભગવાન શ્રી નારાયણને નમસ્કાર છે, ભગવાન હું તમારા શરણમાં આવ્યો છું, એટલે કે નમો નારાયણોતી ત્વામહં શરણમ ગતમ શરણમ ગતઃ આ પ્રમાણે પ્રાર્થના કરીને રાત્રે સુઈ જવું। બીજા દિવસે એકાદશીએ નિરાહાર રહીને ભગવાન કેશવની પૂજા કરવી અને પૂરી રાત બેસીને શેષ સાઈ ભગવાનની આરાધના કરવી। પછી અગ્નિમાં ઘીની આહુતિ આપીને પ્રાર્થના કરવી કે હે પુંડરીકાક્ષ, હું દ્વાદશીએ શ્રેષ્ઠ બ્રાહ્મણની સાથે જ ખીરનું ભોજન કરીશ, મારું આ વ્રત નિર્વિઘ્નતાપૂર્વક પૂરું થાય। આ પ્રમાણે કહીને ઇતિહાસ પુરાણની કથા સાંભળ્યા બાદ શયન કરવું। સવાર થતા નદીમાં જઈને પ્રસન્નતાપૂર્વક સ્નાન કરવું, પાખંડીઓના સંસર્ગથી દૂર રહેવું, વિધિપૂર્વક સંધ્યોપાસના કરીને પિતૃઓનું તર્પણ કરવું, પછી શેષ સાઈ ભગવાનને પ્રણામ કરીને ઘરની સામે ભક્તિપૂર્વક એક મંડપનું નિર્માણ કરાવવું, તેની અંદર ચાર હાથની સુંદર વેદી બનાવડાવી, વેદી ઉપર 10 હાથનું તોરણ લગાવવું, પછી સુદૃઢ થાંભલાઓના આધારે એક કળશ મૂકવો, તેની નીચે અડદના દાણા જેટલો છેદ કરી દેવો, પછી તેને જળથી ભરીને પોતે તેની નીચે કાળો મૃગચર્મ બિછાવીને બેસવું, કળશમાં પડતી ધારાને પૂરી રાત પોતાના મસ્તક પર ધારણ કરવી, વેદવેતા બ્રાહ્મણોએ ધારાઓની અધિકતાના અનુપાતમાં ફળમાં પણ અધિકતા બતાવી છે, તેથી વ્રત કરનાર દ્વિજે તેને પ્રયત્નપૂર્વક ધારણ કરવી જોઈએ. દક્ષિણ દિશા તરફ અર્ધચંદ્ર જેવું, પશ્ચિમ તરફ ગોળ તથા ઉત્તર તરફ પીપળાના પાનની આકૃતિનું મંડળ બનાવવું. વૈષ્ણવ દ્વિજે મધ્યમાં કમળના આકારનું મંડળ બનાવવું જોઈએ. પૂર્વ તરફ જે વેદીનું સ્થાન છે તેના દક્ષિણ તરફ પણ એક બીજી વેદી બનાવવી. ભગવાન શ્રી વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને પૂર્વોક્ત જળની ધારાને મસ્તક પર બરાબર ધારણ કરતા રહેવું. બીજી વેદી ભગવાનની સ્થાપના માટે હોય છે, તેના ઉપર કર્ણિકા સહિત કમળની આકૃતિ બનાવવી અને તેના મધ્ય ભાગમાં ભગવાન પુરુષોત્તમને બિરાજમાન કરવા, તેમના નિમિત્તે એક કુંડ બનાવરાવો જે એક હાથ લાંબો તેટલો જ પહોળો અને તેટલો જ ઊંડો હોય. તેના ઉપરના કિનારા પર 3 મેખલાઓ બનાવરાવી, ત્યાર પછી બ્રાહ્મણ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરીને જવ ઘી અને તલનો શ્રી વિષ્ણુ સંબંધી મંત્રો દ્વારા હવન કરે. આ પ્રમાણે ત્યાં વિધિપૂર્વક વૈષ્ણવ યાગનું સંપાદન કરવું, પછી કુંડના મધ્યમાં યત્નપૂર્વક ઘીની ધારા કરવી, દેવાધી દેવી ભગવાનના શ્રી વિગ્રહ પર દૂધની ધારા કરવી તથા પોતાના મસ્તક પર પૂર્વોક્ત જળધારાને ધારણ કરવી. ઘીની ધારા વટાણાની દાળ જેટલી જાડી હોવી જોઈએ, પરંતુ દૂધ અને જળની ધારાને પોતાની ઈચ્છા અનુસાર જાડી પાતળી કરી શકાય છે. આ ધારાઓ રાતભર અખંડ પડતી રહેવી જોઈએ. પછી જળથી ભરેલા 13 કળશોની સ્થાપના કરવી, તે વિવિધ પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી યુક્ત અને શ્વેત વસ્ત્રોથી અલંકૃત હોવા જોઈએ. તેમની સાથે ચંદરવો, ઉદુંબર પાત્ર તથા પંચરત્ન હોવા જરૂરી છે. ત્યાં 4 ઋગ્વેદી બ્રાહ્મણ ઉત્તરાભિમુખ બેસીને હવન કરે, 4 યજુર્વેદી વિપ્ર રુદ્રાભ્યાસનો પાઠ કરે તથા 4 સામવેદી બ્રાહ્મણ વૈષ્ણવ સામનું ગાયન કરતા રહે. ઉપરોક્ત 12 બ્રાહ્મણોને વસ્ત્ર, પુષ્પ, ચંદન, અંગૂઠી, કડા, સોનાની સાંકળ, વસ્ત્ર તથા સૈયા વગેરે આપીને તેમનો પૂર્ણ સત્કાર કરવો. આ કાર્યમાં ધનની કૂપણતા ન કરવી. આ પ્રમાણે ગીત અને માંગલિક શબ્દો સાથે રાત્રિ પસાર કરવી. ઉપાધ્યાય એટલે આચાર્ય કે પુરોહિતને બધી વસ્તુઓ બીજા બ્રાહ્મણો કરતા 2 ગણી આપવી. રાત્રિ પછી જ્યારે નિર્મળ પ્રભાતનો ઉદય થાય ત્યારે શયનથી ઉઠીને નિત્ય કર્મ પછી 13 ગાયોનું દાન કરવું જોઈએ. તેની બધી સામગ્રી સોનાની હોવી જોઈએ, તે બધી જ દુધાળ અને સુશીલા હોય. તેમની ખરીઓ ચાંદીથી અને શિંગડા સોનેથી મઢેલા હોય તથા તે બધી ગાયોને વસ્ત્ર ઓઢાડીને ચંદનથી વિભૂષિત કરવામાં આવી હોય. ગાયોની સાથે કાંસાનું દોહન પાત્ર પણ હોવું જોઈએ. ગોદાન પછી બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભક્ષ્ય ભોજ્ય પદાર્થોથી તૃપ્ત કરીને વિવિધ પ્રકારના વસ્ત્ર દાન કરવા, પછી સ્વયં પણ ક્ષાર લવણથી રહિત મીઠા વિનાનું ભોજન કરીને બ્રાહ્મણોને વિદાય કરવા, પુત્ર અને પત્ની સાથે 8 ડગલા તેમની પાછળ પાછળ જવું અને આ પ્રમાણે પ્રાર્થના કરવી. અમારા કાર્યથી દેવતાઓના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ, જે દરેકના ક્લેશને દૂર કરનારા છે, તેઓ પ્રસન્ન થાઓ. શ્રી શિવના હૃદયમાં શ્રી વિષ્ણુ છે અને શ્રી વિષ્ણુના હૃદયમાં શ્રી શિવ બિરાજમાન છે. હું એ બંનેમાં અંતર જોતો નથી. આવી ધારણાથી મારું કલ્યાણ થાય. પ્રિયતા મત્ર દેવેશ કેશવ ક્લેશ નાશન, શિવસ્ય હૃદયે વિષ્ણુર વિષ્ણવોશ્ચ હૃદયે શિવ, યથાંતરમ ન પશ્યામિ તથા મે સ્વસ્તિ ચાયુષ. અધ્યાય 23 શ્લોક 59-60. આમ બોલીને તે કળશો, ગાયો, સૈયાઓ તથા વસ્ત્રોને બધા બ્રાહ્મણોના ઘરે પહોંચાડી દેવા. વધારે સૈયાઓ સુલભ ન હોય તો ગૃહસ્થ પુરુષે એક જ સૈયાને બધી વસ્તુઓથી સુસજ્જ કરીને દાન કરવી. હે ભીમસેન, આ દિવસ ઇતિહાસ અને પુરાણોના શ્રવણમાં જ પસાર કરવો જોઈએ. તેથી તમે પણ સત્વગુણનો આશ્રય લઈને માત્સર્યનો ત્યાગ કરીને આ વ્રતનું અનુષ્ઠાન કરો. આ બહુ ગુપ્ત વ્રત છે, પરંતુ સ્નેહવશ મેં તમને જણાવ્યું છે. હે વીર, તમારા દ્વારા આ વ્રતનું અનુષ્ઠાન થયા પછી આ વ્રત તમારા જ નામે પ્રસિદ્ધ થશે. આને લોકો ભીમ દ્વાદશી કહેશે. આ ભીમ દ્વાદશી સર્વ પાપહર અને શુભ છે. પ્રાચીન કલ્પોમાં વ્રતને કલ્યાણીની વ્રત કહેવાતું હતું. આનું સ્મરણ અને કીર્તન માત્ર કરવાથી દેવરાજ ઇન્દ્રનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયું હતું. આના જ અનુષ્ઠાનથી મારા પ્રિય સત્યભામાએ મને પતિ રૂપે પ્રાપ્ત કર્યું. આ કલ્યાણમય તિથિએ સૂર્યદેવે સહસ્ત્ર ધારાઓથી સ્નાન કર્યું હતું, જેથી તેમને તેજોમય શરીરની પ્રાપ્તિ થઈ. ઇન્દ્રાદી દેવતાઓ તથા કરોડો દૈત્યોએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કર્યું છે. જો એક મુખમાં 10,000 કરોડ એટલે 1 ખરબ જીભો હોય તો પણ આ વ્રતના ફળનું સંપૂર્ણ વર્ણન કરી શકાય એમ નથી. મહાદેવજી કહે છે, હે બ્રહ્મન, કળિયુગના પાપોને નષ્ટ કરનારી અને અનંત ફળ પ્રદાન કરનારી આ કલ્યાણમય તિથિના મહિમાનું વર્ણન યાદવરાજ કુમાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રીમુખે કરશે. જે આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેના નરકમાં પડેલા પિત્રોનો ઉદ્ધાર કરવામાં પણ આ વ્રત સમર્થ છે. જે અત્યંત ભક્તિ સાથે આ કથાને સાંભળે છે તથા બીજાના કલ્યાણ માટે વાંચે છે તે ભગવાન શ્રી વિષ્ણુનો ભક્ત અને ઇન્દ્રનો પણ પૂજ્ય થાય છે. પૂર્વ કલ્પમાં જે માઘ માસની દ્વાદશી પરમ પૂજનીય કલ્યાણીની તિથિના નામે પ્રસિદ્ધ હતી, તે જ પાંડુનંદન ભીમસેનના વ્રત કરવાથી અનંત પુણ્યદાયની ભીમ દ્વાદશીના નામે પ્રસિદ્ધ થશે. અધ્યાય 20 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.